તમારે ત્યાં 5-10-15 હોય ને, અને મારા જ્ઞાન કે મારા જ્ઞાની પુરુષ કે છે એ આપડા આપડા ભમ માં લાગેલું છે. વિચાર ની વાત છે, આ બાર ની વાત છે. અને તમે કહો, તમે શું કહેવા માંગો છો, તમે શું કહેવા માંગો, તમે શું કહેવા માંગો, એમ કરતા કરતા આવે.